પછી જો તેણીને ત્રીજી તલાક જેને બાઈન કહેવામાં આવે છે તે આપે તો તે બાદ તેણી તેના માટે હલાલ રહેશે નહીં જ્યાં સુધી તેણી તેના સિવાય બીજા કોઈ મરદ સાથે નિકાહ કરે નહીં પછી જો તે બીજો ધણી પણ તેણીને તલાક આપે તો તેઓ એકબીજાને ફરીથી પરણે એમ કરવામાં તેમના ઉપર કાંઈ દોષ નથી આ શરતે કે તેઓ બે એમ ધારે કે તેઓ અલ્લાહના કાયદા કાનૂનો જાળવી શકશે ને આ અલ્લાહની હદો છે જે તે લોકો માટે બયાન કરે છે કે જેઓ સમજ ધરાવે છે ને જ્યારે તમે ઔરતોને તલાક આપો ને તેઓ પોતાની ઇદ્દત પૂરી કરવાની નજદીક જઈ પહોંચે ત્યારે અગર તો વાજબી રીતે તેઓને રોકી લો અથવા બરાબર રીતે વર્તાવ કરી રવાના કરો ને તેમને નુકસાન પહોંચાડવાના મકસદથી રોકો નહીં કે જેથી તમે અત્યાચારી બનો અને જે એમ કરશે તેણે ખરેખર પોતાના જ ઉપર જુલમ કર્યો પોતાના જ નફ્સ ઉપર જુલ્મ કર્યો ને અલ્લાહની આયતોને હસી કાઢો નહીં મશ્કરી કરો નહીં ને અલ્લાહે જે નેમતો તમને અતા કરી છે તે અને જે કિતાબ તથા હિકમત ધર્મના કાનૂનો તમારા ઉપર ઉતાર્યા છે તે યાદ કરતા રહો તમને તે થકી તે શિખામણ આપે છે અને તકવા અપનાવો પરહેજગાર બનો અલ્લાહથી ડરો ને જાણો કે અલ્લાહ દરેક વસ્તુની જાણ રાખે છે وَإِذَا طَلَّقْتُمُ النِّسَاءَ فَبَلَغْنَ أَجَلَهُنَّ فَلَا تَعْضُلُوهُنَّ أَن يَنكِحْنَ أَزْوَاجَهُنَّ إِذَا تَرَاضَوْا بَيْنَهُم بِالْمَعْرُوفِ ને જ્યારે તમોએ ઔરતોને તલાક આપી દીધી હોય અને તેમણે પોતાની ઇદ્દત પૂરી કરી દીધી હોય તો તેમને પોતાના આગલા શોહર સાથે પતિ સાથે જો તેઓ આપસમાં યોગ્ય રીતે બરાબર રીતે રાજી થઈ જાય તો પરણતી અટકાવો નહીં. તે થકી તમારામાંના તે લોકોને નસીહત કરવામાં આવે છે કે જેઓ અલ્લાહ તથા કયામત પર ઈમાન રાખે છે. આ રીતે વર્તવું તમારા માટે વધુ લાભદાયક ને પાક છે, ને અલ્લાહ જાણે છે અને તમે જાણતા નથી. ને તલાક મેળવેલી માતાઓએ પોતાના બચ્ચાઓને પૂરા 2 વર્ષ સુધી દૂધ પીવડાવવું જોઈએ. આ તેના માટે છે કે જેઓ ધવરાવવાની મુદ્દત પૂરી કરવા કે કરાવવા ચાહતા હોય અને તે દૂધ પીવડાવનારી ઔરતોના ખોરાક તથા કપડાનો ખર્ચ બરાબર રીતે બચ્ચાના બાપના માથે છે. કોઈ શખ્સને તેના ગજાથી વધારે તકલીફ આપવામાં ન આવે, તેની હેસિયતથી વધારે તકલીફ આપવામાં ન આવે, એટલે કે ન માને તેણીના કારણે નુકસાન પહોંચાડવામાં આવે, ન બાપને તેના બચ્ચાના કારણે નુકસાન પહોંચાડવામાં આવે, અને બાપની જગ્યાએ ઊભા રહેનારના માથે પણ એ જ ફરજ છે. પછી જો 2 મા બાપની રાજી ખુશીથી અને આપસની સલાહ મશવરાથી દૂધ છોડવી લેવા ચાહે તો 2 ઉપર કાંઈ દોષ નથી. અને જો તમે તમારા બચ્ચાઓને ધાવવાનું દૂધ ધવરાવવાને ચાહતા હો તો તેમ કરવામાં પણ તમારા ઉપર કાંઈ દોષ નથી, એ શરતે કે તમે જે ઠરાવ્યું હોય, નક્કી કર્યું હોય તે વાજબી રીતે તેણીને આપો અને તકવાને અપનાવો, પરહેજગાર બનો, અલ્લાહથી ડરો ને જાણી લો કે જે કાંઈ તમે કરો છો તે અલ્લાહ જોવે છે. مِنْكُمْ وَيَذَرُونَ أَزْوَاجًا يتربصن بأنفسهن أربعة أشهر અને તમારામાંથી જે લોકો મરી જાય ને પોતાની પાછળ ઓરતો મૂકી જાય તો તે ઓરતો 4 મહિના અને 10 દિવસ સુધી વાટ જોવે, રાહ જોવે. પછી જ્યારે તેઓ પોતાની ઇદ્દતની મુદ્દત પૂરી કરે ત્યારે જાયઝ રીતે પોતાના માટે જે કંઈ કરે તે માટે તમારા ઉપર કાંઈ દોષ નથી, અને તમે જે કંઈ કરો છો તેનાથી અલ્લાહ જાણકાર છે. ને આ વિશે તમારા માટે કાંઈ ગુનો નથી કે આ ઇદ્દતવાળી ઓરતોને પરણવા માટે ખુલ્લી માંગણી કરો અથવા એ વિચારને તમારા મનમાં સંતાડી રાખો, કેમ કે અલ્લાહ જાણે છે જ કે નજદીકમાં તમે તેમને યાદ કરશો, યાની કે પરણશો, પણ છુપી રીતે તેમને વચન આપશો નહીં સિવાય કે તેમની સાથે જાયઝ રીતે વાતચીત કરો. ને જ્યાં સુધી નક્કી કરેલી ઇદ્દતની મુદ્દત પૂરી ન થાય ત્યાં સુધી પરણવાનો ઈરાદો કરો નહીં. અને જાણી લો કે તમારા મનમાં જે કાંઈ છે તે અલ્લાહ જાણે છે, માટે તેનાથી બીતા રહો. ને જાણી લો કે અલ્લાહ મહાન બક્ષનાર ને સહનશીલ છે. જો તમે તે નિકાહમાં લાવેલી ઓરતોને કે જેમને તમે અડક્યા નથી અથવા જેમની મહેર હજી તમે નક્કી કરી નથી તેમને છોડી દો તો તમારા ઉપર કાંઈ દોષ નથી, પણ તેમને કાંઈ નફો પહોંચાડો, યાની કે ભરણ પોષણ માટે કાંઈ આપો તેમનું પાલન પોષણ થતું રહે તે માટે કંઈ આપો. દોલતમંદ પોતાના ગજા મુજબ, પોતાની હેસિયત મુજબ ને ગરીબ તેની હેસિયત મુજબ બરાબર રીતે આપે. એહસાન કરનારાઓ ઉપર આ એક ફરજ છે. અને જો તેમને અડતા પહેલા એવી હાલતમાં કે તેમની મહેર નક્કી કરી ચૂક્યા હો તલાક આપી દો, તો જે કાંઈ મહેર તમોએ નક્કી કરી હોય તેની અડધી આપવી, સિવાય કે ઓરતો પંડે ખુદ જ માફ કરી દે અથવા તે માફ કરી દે કે જેના હાથમાં નિકાહની સત્તા હતી, નિકાહનો અધિકાર હતો. અને જો તમે એ ઓરતો આખી મહેર માફ કરી દો તો તે પરહેજગારીની, તકવાની વધુ નજદીક છે, વધારે નીતિ ભરેલું છે. અને અરસપરસમાં ઉદારતા, સખાવત દેખાડવાને ભૂલતા નહીં. બેશક જે કંઈ તમે કરો છો તે અલ્લાહ જોવે છે. એ મુસલમાનો, બધી નમાઝોની હિફાજત કરો, નમાઝોનો વખત સાચવો, યાની કે તેના ટાઈમ મુજબ પડો, ખાસ કરીને વચલી નમાઝ, અને અલ્લાહની હુજૂરમાં તેના હુકમના પાળનાર તરીકે આજ્ઞાકીતપણે ઊભા રહો. પણ જો તમને ડર હોય તો પગે ચાલતા અથવા ઘોડા ઉપર જે હાલતમાં હો તે હાલતમાં નમાઝ અદા કરો. પછી જ્યારે તમે બેખોફ થઈ જાઓ, ડર વગર ના થઈ જાઓ, ત્યારે અલ્લાહને એવી રીતે યાદ કરો કે જેવી રીતે તેણે તમને શીખવ્યું છે, પોતાના રસૂલ થકી શીખવ્યું છે, જે તમે પહેલા જાણતા ન હતા. But in heart. અને તમારામાંથી જે લોકો મોત પામે અને પાછળ વિધવા ઔરત મૂકી જાય તો તેમને જોઈએ કે પોતાની ઔરતો માટે એક વર્ષ સુધીના તેમના જિંદગીના ખર્ચના વસ્તુઓ પૂરી પાડવી તથા ઘરમાંથી બહાર કાઢી મૂકવી નહીં એવી વસિયત તેઓએ કરવી. પછી જો તે ઔરતો ખુશીથી નીકળી જાય ને પોતાના માટે કાયદેસર જે કાંઈ કરે તો તે માટે તમારા માથે કાંઈ દોષ નથી, ને અલ્લાહ સમર્થ બધું કરી શકવાને તાકતવર ને હિકમતવાળો છે. ને તલાક આપવામાં આવેલી ઔરતો માટે પણ કંઈક વાજબી લાભ પહોંચાડવો જોઈએ. એ પરહેજગારો મુત્તકીઓ પર એક ફરજ છે. એવી જ રીતે અલ્લાહ તમારા માટે પોતાના હુકમો સાફ કરીને બયાન કરે છે કે કદાચ ને તમે સમજો. રસૂલ, શું તે લોકોના બાબતે વિચાર્યું નથી કે જેઓ મોતના ડરથી પોતાના ઘરોને છોડીને ચાલ્યા ગયા હતા અને તેઓ હજારોના હિસાબમાં હતા? પછી અલ્લાહે તેમને હુકમ કર્યો કે મરી જાઓ, એટલે મરી ગયા પછી તેણે તેમને પાછા જીવતા કર્યા. બેશક અલ્લાહ લોકો ઉપર મહેરબાન છે, પણ ઘણા લોકો શુકર કરતા નથી, આભાર માનતા નથી. ને અલ્લાહની રાહમાં લડો ને જાણી લો કે અલ્લાહ મહાન સાંભળનાર ને જાણનાર છે. જે કોઈ એવો જે અલ્લાહને કર્જે હસના આપે, કર્જે હસના યાની પોતાના દીની ભાઈને તેની તંગદસ્ત હાલતમાં ખુદાની ખુશી માટે એમ કહીને કર્જ આપે કે જ્યારે તમારી પાસે પૈસા આવે ત્યારે આપી દેજો, અને જો તમે કર્જ આપવા માટે તાકતવર ન થયા તો મેં તમને બક્ષી આપેલ છે, તેને કર્જે હસના કહે છે. યાની કે છે કોઈ એવો જે અલ્લાહને કર્જે હસના આપે કે જેથી અલ્લાહ તેને તેનાથી અનેક ગણું વધારે આપે, બેહિસાબ વધારી આપે. ને અલ્લાહ જ રોજી તંગ કરે છે, ઓછી કરે છે અને વધારે પણ છે, અને તેની તરફ તમારું પાછું ફરવું થશે. أَلَمْ تَرَ إِلَى الْمَلَإِ مِنْ بَنِي إِسْرَائِيلَ مِنْ بَعْدِ مُوسَى إِذْ قَالُوا لِنَبِيٍّ لَهُمُ ابْعَثْ لَنَا مَلِكًا نقاتل في سبيل الله قال هل عسيتم إن كتب عليكم القتال ألا تقاتلوا રસૂલ, શું તે મૂસા પછીના બની ઇસરાયેલીઓના વડીલોના આગેવાનોના એક ટોળા ઉપર નજર નથી નાખી? જ્યારે તેમણે તેમના પૈગંબરને કહ્યું કે અમારા માટે એક બાદશાહ કાયમ કર જેથી અમે અલ્લાહની રાહમાં લડીએ, તેણે કહ્યું કે જો એવું બને કે તમારા પર જેહાદ વાજિબ કરવામાં આવે અને તમે જેહાદ ન કરો, એ શું સંભવિત નથી? તો તેઓએ કહ્યું કે જ્યારે અમને અમારા ઘરોમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે તથા અમને અમારા બાળ બચ્ચાઓથી છૂટાને અલગ પાડી દેવામાં આવ્યા છે, તો પછી અમારા માટે શું કારણ છે કે અમે અલ્લાહની રાહમાં ન લડીએ? પછી જ્યારે તેમના પર જેહાદ વાજિબ કરવામાં આવ્યું ત્યારે તેઓમાંના થોડાક સિવાય બધા જ પાછા ફરી બેઠા, ને અલ્લાહ ઝાલિમોથી સારી રીતે વાકિફ છે, જાણકાર છે. જ્યારે તેમને તેમના નબીએ કહ્યું કે બેશક અલ્લાહે તમારા માટે તાલુતને બાદશાહ નિમ્યો છે, મુકરર કર્યો છે, ત્યારે તેઓ કહેવા લાગ્યા કે તે અમારા પર હુકુમત કેવી રીતે કરી શકે જ્યારે હુકુમત ચલાવવા માટે અમે તેના કરતા વધુ લાયક છીએ. વળી તેને દોલતનું પણ જોર આપવામાં આવ્યું નથી. નબીએ કહ્યું કે બેશક અલ્લાહે તેને તમારા પર ચૂંટી કાઢ્યો છે, પસંદ કરી કાઢ્યો છે, અને તેને ઇલ્મ ને શારીરિક તાકાતમાં ખૂબ જ વધારી દીધો છે. અલ્લાહ પોતાની હુકુમત જેને ચાહે છે તેને અતા કરે છે, ને અલ્લાહ સર્વ જગ્યાએ ફેલાયેલ, સર્વવ્યાપી અને બધું જાણનાર છે. અને તેમને તેમના નબીએ આ પણ કહ્યું કે તેની અલ્લાહ તરફથી બાદશાહતની ઓળખ એ છે કે તમારી પાસે તે પેટી પહોંચશે કે જેમાં તમારા પાલનહાર તરફથી સકીના યાનિ કે શાંતિનું કારણ અને મૂસા તથા હારૂનની ઔલાદે પાછળ મૂકેલી પવિત્ર વસ્તુઓમાંથીની બાકી રહેલી વસ્તુઓ મોજૂદ હશે, ને મલાઇકાઓએ તે પેટીને ઉંચકેલી હશે. બેશક તમારા માટે તેમાં એક નિશાની છે, જો તમે ઈમાન રાખતા હો તો.